શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રી કહીએ, અતિ સુંદર શિખરી જેનું નામ હિમાચલ લઈએ. સુંદર ગહેરી ગુફાઓ જેમાં સદન સરખી શોભે ઘણી, તેમાં દીપક સમ શોભે શ્રેણી ઘણી મળી તણી. રજત સમરળિયામણો વળી ક્યાંક શ્યામ વર્ણ સહી, સુમેરુ સરખી શિખર્યો જેની વિચિત્ર પેરે વિલસી રહી. સૌ દિશે ચાલે અતિ નદી રૂપની ઝરણા, લેરી તરંગે આવૃત જેના સુંદર જળ શોભે. ત્યાં વૃક્ષ વિવિધ જાતના, સુણો નામ સહુ તે હતણા, અંબ કદંબ અનાર આસુ તાલ તમાલ ત્યાં ઘણા. હરી જાતક પિંપર પીપળા પીલુ પનસ ને પૂના કરી, પાડળ મિંડળ બેડા મોડા બીલા બીજો રાબોર સરી. ગરમાલ ગુંદી ગુવાક ગુલછા ગુલબાસ સાલર સર્ગવા, સરસ્વતી શમ સાગ સરલા સીતા ફળી સો પારી હવા. શાલમલી ને શેમલ શમડા અમર વડ ઉદુંબરા, કોઠ કોઠ વણી કરણા વરણા ખેર ખા ખર ખજુર ખરા. હરીઠાને અંજીર આંબલી રૂડી રાણ્યને રોહીડા, કર્મ દિને કર્મ કેતકી કેસર કણી અર કેવડા. કરણી અરણી ચંપક ચંદન સુખડ દાડમ સોયામણી, લિંબ લિંબોઈ હરડા ધવડા જેઠી મજેઠી જોર બણી. જામ ફળી બદામ જાંબુ આમલિયો ઓપે સહી, તરલા અરલા તીતળી નાળી એરી ને કેળી કહી. વગરા ગમંદાર વિકળા અલ અસુંદરા રોહિણી, વૃંદા આદિવન વૃક્ષની જાત્ય નવ્ય જાય ગણી. ઓરડી સવન શિશમણી રક્તપતિ ને રતાંજળી, વેણુ આદિ આને કવિટ પે હિમગીરી શોભે વળી. દ્રાક્ષ ખારે ખજૂર ઈક્ષુ જાય ફલ લવિંગ લતા, ચિને નાગર વેલી પુષ્પ સોરંગે શોભતા. ડોલરિયા ગુલાબ ગેરા વાસ સુવાસે સેવતી, જાઈ જોઈ જ્યાં જૂથિકા માધવી મલ્લિકા માલતી. કુંદ કેસર કેશુ કુંભી ગુલદાવદીને ગઢુલિયા, ચંપા ચમેલી આદિ અનેક ફૂલ બહુ ફૂલી રહ્યા. કંદ મૂળ રસાળ કોમળ જેને જે જોયે તે હજમે, અતિ રસાળ ફળ વિશાળ સુંદર મળે સર્વે સમે. शरभ सिंह शशाशे मर कपि कुरंगन कूर भी चित मातंग वराह महिषा शुभे रोज ने शूर भी करी केसरी वाघ वानर सिंह सुर भी भेड़ा रमे सहज वैर जने सदाते कोई के ने ना व्यदमे शुक सरस हंस मेना कोकिला की लोल करे मोर चकोर चत्रक चकवा नील कंठ हरिओचरे चातक वै तक ढोलर ढेलू लेला होला ने लावरा कलंग कुंजी काक काबर बट भ्रमर तामर सुघरा सुंदर वाणी ये सर्वे बोले वृक्ष पर भी हंग चढ़ी अति अतुल थाय खिलो जानु बन करे छे वातड़ी मंद सुगंध शीतल वायु वहे सुंदर एवन मा स्परस तेनो पामता शीतल थाय तन मा पंखी ही लोला कर के लोला गहर शब्द के कीरिया जानु नृत्य कृत्य भेदे ताने गन गायतिया परस्पर पवन योगे चाले विटपनी डाड़ियो ते मारव रूड़ा करे काड़ी कोयलो रूपाड़ियो पंखी शब्दे सद करे द्रुम लता कर कहे ऋषि कंद मूल पर फूल सुंदर आवो जमी थाओ खुशी वड़ी एवा ए अद्रिमा नदी निगमनी ध्वनि घणी गज अंडज गांधर्व गाने शोभा नव्य जाय भणी रुड़ा रत्न हीरा मणि घणी खाण्यो के गिरी माय छे शिव ब्रह्मादिक देवे सेव्यो वड़ी सर्वे शिखरी नो राय छे वड़ी ब्रह्म लोक थी उतरी सप्त धाराये गंगा स्रवी तेना नाम सुनो सहु कहूं विवेके वड़ी वर्णवी बसवौ कसारा नलिनी पावनी वाली सरस्वती जम्बु सीता गंगा सिंधु ए सप्त धरा उत्तम अति पुण्य पवित्र सरिता सुंदर गंगा गहरी ज्या वहे जे जन नाय ते शुद्ध थाय पाप ताप ते नव्य रहे देवा गिरी मानर नारायण बैठा बेहू बद्री तड़े सुख कंद पूरण चंद झाजे ते जे जड़ मणे मुनि वृंद आनंद कंद आगणे बैठा बहु नारायण नामुख थी सुंदर कथा सुने सहु देवा समामाविया ऋषि बीजा बहु मणी तीरथ रथे आश्रमे आविया मुनि मणि નર નારાયણ ની રખવા જેને હૈયે ઘણી હામ છે. સંક્ષેપે કહું સાંભળો જે હે મુનિ ના નામ છે. મોટા મોટા મુનિ પડી આવ્યા આશ્રમ એ હમા, તેના નામ સાંભળજો સહુ જન સને હમા. ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે હિમાદ્રિ વર્ણન નામે ચોથું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.